પછી સંભારી એ શાપને સર્વ કરવા લાગ્યા શોક. પુણ્ય ભૂમિ આ પર હરી જાઉં જોશે જાણું મૃત્યુ લોક. પાપ પેખી પૃથ્વી તણા કેમ રહેશે સુખ શરીર. અવડે સવણું એટલું સંગે ચાલશે નરવીર. કાંઈક તેનો હર્ષ છે કાંઈક શોક છે માના. દુર્વાસાને દર્શને થયું હર્ષ શોક ચિંતવના. વળતા નારાયણ બોલિયા તમે શોક મકારો લગાર. ઈચ્છા અમારે એવી હતી અવનીએ લેવા અવતાર. મારી ઈચ્છા વિના એવી વાત ન થાય માનજો મારા તાત. આવ્યા ઋષિને કરી જે રાવ ત્યારનો મેં માંડ્યો છે ઉપાવ. આવ્યા દુર્વાસા મારી ઈચ્છાએ આવી ન પામ્યા સન્માન કાંએ. દીધો શાપ મેં નવાર્યા તેને બોલ્યા જેમ મેં બોલાવ્યા એને. જાણું નિમિત્ત વિના નિર્ધાર કેમ લઈએ સહુ અવતાર. માટે ચિંતા કરશો મા કાએ શાપ થયો છે મારી છાએ. કાજે પૃથ્વીએ વ્યાપ્યું છે પાપ તેણે સાધુ પામે છે સંતાપ. માટે પુત્ર તમારો થાઈશ હરિ નામે નિશ્ચય કહેવાઈશ. મારા સાધુની રક્ષાને સારું થાશે ભૂમિએ વિચરણ મારું. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ પ્રવર્તા વિષ ભૂમિએ અતિ. માટે ચિંતા મ કરશો લગાર લિયો દ્વિજ ગુણે અવતાર. આપ ઈચ્છા ધારી ઉરવિષે લિયો જન્મ જુદા જુદા દેશે. સુણી નારાયણની એ વાણ સહુ પાયે લાગ્યા જોડી પાણ. પછી આપણે આશ્રમ ગયા મુનિને ભક્તિ ધર્મ. પછી ભક્તિ ધર્મ ઋષિ જે હ ઉદ્ધવાદી કસરવે તે હ. કાળે કરિયા ભૂમિ મોજાર સહુ લેવા ઈચ્છા અવતાર. દેશ દેશ લેવાને જનામાં ઈચ્છા જાણી વેળાએ વિષામ. ભર્યા દ્વિજ જાતિ માહિતન કહું સાંભળજો સહુ જન. થઈ વા પાતયે બદ્રિકાશ્રમ લેશે જન્મ ઋષિ ભક્તિ ધર્મ એવું જાણી જે હતા અદેવ તે પણ ત્યાર થયા તત્કેવ કહે આસુર અભાગી એમ કાઢશે એ અધર્મને કેમ એવું શું આપણું પડી ભંગશે જે એ સર્વે અધર્મ ત્યાગશે નથી ગયું ન ખોદ આપણું જે ચાલશે એનું બળ ઘણું માટે જ્યાં જ્યાં એને અવતાર ત્યાં ત્યાં તત્પર રહો તૈયાર એના સંબંધીમાં કરો પ્રવેશ જ્યાં જ્યાં જન્મે એ હમુનીશ રાખી ખટકો થાઓ હુશિયાર પ્રવર્તાવો અધર્મ અપાર જીયા તીયા થકી એને જાલો મતી આતિશે આવળી આલો કહું છું મને તો સૂજે છે કહો તમને સૂજે છે કેમ એવું સાંભળી બોલ્યા અસુર જેમ કહો તેમ કરીએ જરૂર મર પડવાની હોય તે બણે પણ એને તો જોશું આપણે કરશું જુદા જુદા પરવેશ દેશું દુઃખ બહુ અહો નિશ એમ પરિયાણિયા અસુર બોલ્યા નર નારી કરી જોર એક કહે થાઉં એની માત નિત્ય શીખવું પાપની વાત એક કહે થાઉં એની માશી નાખું મોહને માયાની ફાંસી એક કહે થાઉં એની બેન રોઈ કડકડી કરાવું ફેન એક કહે થાઉં હું દીકરી મારી ચિંતા મન બજે હરી એમ બોલી અસુરની નારી કરીએ બહુવિધ વિઘન ભારી ત્યારે બોલ્યા અસુર વળતા અમે બહુ જાણું છું ખડતા કહે એક થાઉં એનો બાપ મારી કૂટીને કરાવું પાપ કહે એક થાઉં એનો ભાઈ નાખું અતિશે અધર્મ માઈ કહે એક થાઉં એનો કાકો બતાવું પાપ મારગ પાકો કહે એક થાઉં એનો મામો કરાવું અતિય ધર્મ સામો કહે એક થા હું એનો બાળ કરું ભક્તિ ને ધર્મનો કાળ કહે કહે તું એનો થઈ નિયમ એક રહેવા દિયું નહીં કહે એક થાઉં એનો સખો કરે ભજન ત્યાં રચાવું ડાકો કહે કથાઉં એનો સગો કરું એના કલ્યાણ માગો કહે એક થાઉં એનો ગુરુ જગે આઘ એટલા હું કરું કહે આ વિદ્યા થાઉં હું નાર મજાલ છે કાઢે પગ ભાર નાના બાળક બહુ ઉપજાવી દિયું હે તો હું એમાં બંધાવી છોરા છોરી ઝીણું ઝીણું બોલી ખાશે ના કલે જાને ફોલી એમાં સહુ મળી આપણે કરશું જેણે થાય એ જીવનું નરશું એમ ખરા ખબરદાર થાઓ આવ્યો અવસર માં ભૂલો દાવો એના કુટુંબમાં પ્રવેશ કરીએ ગુરુ સંબંધીનું રૂપ ધરીએ એના ઉરથી અધર્મ ટળે એમ કરવું આપણે સગળે એમ પરસ્પર પરિયાણું જોર અતિશે પોતાનું જાણ્યું કર્યો અસુરે મન સુબો એવો ઘટે પાપી અદેવને જેવો કર્યો અસુરે મન સુબો એવો ઘટે પાપી અદેવને જેવો ઇતિ શ્રીમદે કાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્ગુણાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે અસુર ઉદ્ભવ નામે આઠમું પ્રકરણ સહજાનંદ સ્વામી મહારાજની જય.